એટલી ઈચ્છા કરવા જઈ. આ બધાને બધા પુસ્તક માં લખ્યું છે, બધું એ લખી આપે, એ આમ કરવું છે, તે આમ કરવું છે, એ અભિપ્રાયો છે બધા. શું કહ્યું? આમનો આમની શોધન છે, આ શાસ્ત્રો બધી શોધન છે. આ પાસે લોટ ઉડાડી દે છે, ફરી દરવાથી પાસે લોટ ઓછો થાય ભર્યો. તો હા, તેમ છતાં કે છે ભાઈ અમારે શોધન કરો, કે છે બીજો રસ્તો નથી. અક્રમ ભાઈ જુદો રસ્તો છે, પણ આમાં બીજો રસ્તો. પેલા માણસે કહ્યું નઈ કે એવા સંત પુરુષ નું એ કરો, જીવન ધન્ય બની જાય. અક્ષરધામ જીવન બની જાય. એટલે એ લોકો પ્રગટ ને માનવા વાળા. કેવા? પ્રગટ ને. રામરાય ના જે શિષ્યો છે ને બધા, એ તો આગળ આપડે તો જતે મંદિર ના મોટા મોટા એ છે સંતો, એ તો આગળ દર્શન કરવા આવતા હતા આપડે ત્યાં પગે આવીને દર્શન કરતા. કારણ કે લોકો જાણે છે કે આપડે ગમે ત્યાં તો, પણ જ્ઞાની પુરુષ આપડે કહ્યા મને એવું જાણે બધા. કારણ કે માર્ગ ચોખ્ખો છે, માર્ગ સત્ય વસ્તુ ને દેખાડનારો છે, કે મંગળ રૂપ પ્રગટ ને મેલી પરોક્ષ ને ભજે જે પ્રાણી. શું કે છે? પ્રગટ એટલે કોઈ પણ છે અમુક શક્તિ. થોડો ઘણો નાપાસ થયેલો હોય, હું કઉ છું ખાલી સંકેત થયેલું હોય, તેની દ્રષ્ટિ જરા સાહેબ સંકેત જેવી થયેલી હોય, તો એને પ્રગટ પુરુષ કે મહાન કલ્યાણ થઈ જાય. ફક્ત મિથ્યાત્વ પોઈઝન હોય એને પ્રગટ માનવાથી કલ્યાણ આ રહે, ત્યારે દુઃખ જ છે ને બધું. આ બધું મિથ્યાત્વ બધું, એ આમ કરું છે, એમ કરું છું, આમ કરું. તમને દ્રષ્ટિ થયેલી હોય તો અંતર શાંતિ થાય, નહીં તો અંતર શાંતિ કેવી થાય? અને અંતર શાંતિ ના થાય તો ધર્મ કહેવાય નહી. અંતર શાંતિ થાય નહીં તો ધર્મ કહેવાય નહી. આ લૌકિક ધર્મ હોવો જોઈએ, તે શુભ માંથી અશુભ માંથી શુભ માં આપવાનો. જો પણ તે છતાં આપણા આપણા વિજ્ઞાન થી આપે ને તો બહુ સરળ થઈ પડે વિચારવાનું. કારણ કે તો કરાવીને ધર્મ કરવો, કરાવીને એ કરવું તે તો અધર્મ છે. કરવું કઈ પણ કરવું તે અધર્મ છે. તો કરાવીને ધર્મ કરવો, તેના કરતા સમજણ થી ધર્મ કરાવો. લખ્યા છતાંય કમાન છટકી જાય ખરી, માલ ભર્યો હોય મને બપોરે નજર નવા કલાક મળે તારા આ બધા બે બે બે આપણી આજ્ઞા રાખી ને કહીએ કે આ બધો વ્યવહાર કરું છું, હું તો કઈ કરું પત્યા જ કરે. આપડે આડા નહીં થવાનું, જો આડો ના થાય બધો વ્યવહાર પત્યા જ કરે. આડો થઈ બગડે એ તો આ સૂર્યનારાયણ ઉગ્યા ને આખને જ કરવાના. આપડે આપડે ઘરે ખાવાના ટાઈમે ખાઈ લેવું છે, તારી ઉગે તે ડખો ના કરવો. ડખો કર્યો બગડ્યું. લોકો શું ખાવું હોય ખાવ, ડખો ના કરશો. ના ખાવો તમે બધા પૂછ્યા કરો, ડખો કરવા નઈ. આપડે કારું આવે તો ઓછું ખાવું. શું ડખો નહી કરતા? નઈ પેલા કરતા બહુ. તમારે કોઈ ડખો કરતું નથી? હવે નથી કરતી. આજની એકલી કરે. કરવા જવું પડે તો આપણે જવું કે નહીં, એ વ્યવહાર કરવો જ કે નહીં? તારીખ 1/11 મહાત્મા શ્રી બાબુભાઈ પટેલ ને ત્યાં સાંજે વડોદરા. એવું કીધેલું કે શુદ્ધાત્મા નું લક્ષ્ય તમને બેસાડ્યું છે, એટલે હવે તમારાથી તમે જે કઈ ક્રિયાઓ કરો તે શુદ્ધ જ ક્રિયાઓ હોય, શુભ ક્રિયાઓ ના હોય. શુભ ક્રિયાઓ ના હોય, શુભ ક્રિયાઓ હોય ને, શુભ ક્રિયાઓ ના હોય. અને દાદા હવે એટલે શુદ્ધ ક્રિયાઓ જયારે ન થતી હોય ત્યારે બાકીનો સમય અટાલુણ માં જાય. ઉપયોગમાં ના આવે. હા એટલે એ દાદા આજે ફાઇલો નો જયારે નિકાલ કરતી વખતે